એક નગર એક બાજી લોક તમાશો લોક હરાજી હાજીનાજી હાજીનાજી હાજીનાજી હાજીનાજી કે છે કે સદીઓ જૂની એક વાત છે મચ્છર ને મૂરતની રાજા ને રૈયતની પાણી ને પર્વતની ચાડી ને જંગલની જૂની ને જાણીતી સદીઓ પુરાણી એક વાત છે એક વાત છે એક વાત છે રાણી વિક્રમ રોડ પર બનેલા છે શોપિંગ